શ્રીમદ્ ભાગવત ત્રીજો સ્કંદ આઠમો અધ્યાય બ્રહ્માજીની ઉત્પત્તિ. શ્રી મૈત્રેયજીએ કહ્યું, હે વિદુરજી, તમે ભગવદ્ ભક્તોમાં મુખ્ય એવા લોકપાલ યમરાજ જ છો. તમારા પુરુવંશમાં જન્મ લેવાને કારણે તે વંશ સાધુ પુરુષો માટે પણ સેવન યોગ્ય બન્યો છે. ધન્ય છે તમે નિરંતર ડગલે ને પગલે શ્રી હરિની કીર્તિમય માળાને નિત્ય નૂતન બનાવી રહ્યા છો. હવે હું તુચ્છ વિષય સુખની કામનાથી મહાદુઃખ વહોરી લેનારા મનુષ્યના દુઃખના નિવારણ માટે શ્રીમદ્ ભાગવત પુરાણ કહેવાનો પ્રારંભ કરું છું, કે જેને સ્વયં શ્રી શંકરસણ એટલે કે અનંત ભગવાને સનકાદિ ઋષિઓને સંભળાવ્યું હતું. અખંડ જ્ઞાન સંપન્ન આદિદેવ ભગવાન શ્રી શંકરસણ પોતાના લોકમાં વિરાજમાન હતા. સનંતકુમાર વગેરે ઋષિઓએ પરમ પુરુષોત્તમ બ્રહ્મનું તત્વ જાણવા માટે તેમને પ્રશ્ન કર્યો. તે સમયે શેષજી પોતાના આશ્રય સ્વરૂપ પરમાત્માની માનસી પૂજા કરી રહ્યા હતા, કે જેમનું વેદો વાસુદેવના નામે નિરૂપણ કરે છે. તેમના કમળકોષ જેવા નેત્રો મીચાયેલા હતા. પ્રશ્ન કરવાથી તેમણે સનંતકુમાર વગેરે જ્ઞાનીઓના આનંદ માટે અધખુલા નેત્રોથી જોયું. શેષ ભગવાનના જે ચરણ કમળોની નાગકન્યાઓ પ્રેમસભર થઈને અનેક ઉપહારો સાથે તેમને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે પૂજા કરે છે. શેષ ભગવાનની એ પાદપીઠને દેવનંદી ગંગાના જળથી ભીંજાયેલી જટાસમૂહવાળા સનંતકુમારોએ વંદન કર્યા. સનંતકુમારે વગેરે તેમની લીલાના મર્મગ્ન છે. તેમણે વારંવાર પ્રેમ ગદગદ વાણીથી તેમની લીલાઓનું ગાન કર્યું. તે સમયે શેષ ભગવાનની ઉન્નત શસ્ત્ર ફણાઓ મુગટોના હજારો મણિઓના પ્રસરતા કિરણોથી ઝગમગી રહી હતી. ભગવાન શ્રીકૃષ્ણ નિવૃત્તિ પરાયણ સનંતકુમારજીને આ ભાગવત સંભળાવ્યું હતું, એ વાત પ્રસિદ્ધ છે. સનંતકુમારજીએ પછી આ ભાગવત પરમવ્રતી સાંખ્યાન મુનિને તેમના પૂછવાથી સંભળાવ્યું. પરમહંસોમાં મુખ્ય શ્રી સાંખ્યાનજીને જ્યારે ભગવાનની વિભૂતિઓનું વર્ણન કરવાની ઈચ્છા થઈ, ત્યારે તેમણે પોતાના અનુયાયી શિષ્ય અમારા ગુરુ શ્રી પરાશરજીને અને બૃહસ્પતિજીને આ પુરાણ સંભળાવ્યું. ત્યાર પછી પરમ દયાળુ પરાશરજીએ પુલત્સ્ય મુનિના કહેવાથી એ આદિપુરાણ મને કહ્યું. હે વત્સ, તમને શ્રદ્ધાળુ અને જિજ્ઞાસુ જોઈને હવે એ જ પુરાણ હું તમને સંભળાવું છું. સૃષ્ટિ રચના પહેલા આ સંપૂર્ણ વિશ્વ જળમાં ડૂબેલું હતું. તે સમયે એકમાત્ર શ્રી નારાયણ દેવ શેષશૈયા પર પોતાની જ્ઞાન શક્તિને અક્ષુણ એટલે કે જાગૃત રાખીને યોગ નિંદ્રાનો આશ્રય લઈ પોતાની આંખો બંધ રાખીને પોઢેલા હતા. સર્જન કાર્યથી નિવૃત્ત થઈને આત્માનંદમાં મગ્ન હતા. તેમનામાં કોઈ પણ ક્રિયાનું પ્રગટીકરણ ન હતું. જેવી રીતે અગ્નિ પોતાની દાહક શક્તિને છુપાવીને લાકડામાં વ્યાપ્ત રહે છે, તેવી જ રીતે શ્રી ભગવાને સમસ્ત પ્રાણીઓના સૂક્ષ્મ શરીરને પોતાના શરીરમાં લીન કરીને પોતાના આધારભૂત તે જળમાં શયન કર્યું. સૃષ્ટિકાળ આવ્યેથી તેમને ફરી જગાડવા માટે કેવળ કાળ શક્તિને જાગતી રાખી. આ પ્રમાણે પોતાની સ્વરૂપભૂત ચિત્ત શક્તિ સહિત 1000 ચતુર્યુગો સુધી જળમાં શયન કર્યા પછી જ્યારે તેમણે જ નિયુક્ત કરેલી તેમની તે કાળ શક્તિએ તેમને જીવોના કર્મોની પ્રવૃત્તિ માટે પ્રેરિત કર્યા ત્યારે તેમણે પોતાના શરીરમાં લીન થયેલા અનંત અનંત લોક જોયા. જે સમયે ભગવાનની દ્રષ્ટિ પોતાનામાં નિહિત લિંગ શરીર વગેરે સૂક્ષ્મ તત્વ પર પડી, તે સમયે તે સૂક્ષ્મ તત્વ કાલાશ્રિત રજોગુણથી શુદ્ધ થઈને સૃષ્ટિ રચના નિમિત્તે તેમના નાભિ પ્રદેશમાંથી બહાર નીકળ્યું. કર્મશક્તિને જગાડનારા કાળ વડે વિષ્ણુ ભગવાનની નાભિમાંથી પ્રગટ થયેલું તે સૂક્ષ્મ તત્વ કમળકોષ રૂપે એકદમ ઉન્નત થયું અને તેણે સૂર્યની જેમ પોતાના તેજથી તે અપાર જળરાશિને દેદીપ્યમાન કરી દીધું. સમસ્ત ગુણોને પ્રકાશિત કરનારા તે સર્વલોકમય કમળમાં તે વિષ્ણુ ભગવાન જ અંતર્યામી રૂપે પ્રવેશ્યા. ત્યારે તેમાંથી ભણાવ્યા વિના જ સ્વતઃ સંપૂર્ણ વેદોના જ્ઞાતા સાક્ષાત વેદમૂર્તિ શ્રી બ્રહ્માજી પ્રગટ થયા, કે જેમને લોકો સ્વયંભૂ કહે છે. તે કમળની કર્ણિકા ગાદીમાં બેઠેલા બ્રહ્માજીને જ્યારે કોઈ લોક દેખાયો નહીં ત્યારે તેઓ વિસ્ફારિત નેત્રોથી આકાશમાં ચારે તરફ ગરદન ફેરવીને જોવા લાગ્યા. તેથી તેમને ચારે દિશાઓમાં ચાર મુખ થઈ ગયા. તે સમયે પ્રલયકાલીન પવનની ઝાપટથી ઉછળતા જળતરંગોના જળતરંગ માળાઓના કારણે તે જળરાશિની ઉપર આવેલા કમળ પર વિરાજમાન આદિદેવ બ્રહ્માજીને પોતાનું તથા તે લોક તત્વરૂપી કમળનું કશું જ રહસ્ય સમજાયું નહીં. તેઓ વિચારવા લાગ્યા, આ કમળ કર્ણિકા પર બેઠેલો હું કોણ છું? આ કમળ પણ અન્ય કશા આધાર વિના જળમાં ક્યાંથી ઉત્પન્ન થયું? તેની નીચે અવશ્ય કોઈ એવી વસ્તુ હોવી જોઈએ કે જેના આધારે આ રહેલું છે. આમ વિચારીને તેઓ તે કમળની નાળના સૂક્ષ્મ છિદ્રોમાં થઈને તે પાણીમાં પેઠા, પરંતુ તે નાળના આધારને શોધતા શોધતા નાભિ પ્રદેશની નજીક પહોંચ્યા તો પણ તેઓ તેને પામી શક્યા નહીં. હે વિદુરજી, તે અપાર અંધકારમાં પોતાના ઉત્પત્તિ સ્થાનને શોધતા શોધતા બ્રહ્માજીને ઘણો કાળ વીતી ગયો. આ કાળ જ ભગવાનનું ચક્ર છે, જે પ્રાણીઓને ભયભીત કરતું રહીને તેમના આયુષ્યને ક્ષીણ કરતું રહે છે. અંતે વિફળ મનોરથના થઈને તેઓ ત્યાંથી પાછા વળ્યા અને ફરી પોતાના આધારભૂત કમળ પર બેસીને ધીરે ધીરે પ્રાણવાયુને જીતીને ચિત્તને સંકલ્પ શૂન્ય કર્યું અને સમાધિમાં સ્થિત થઈ ગયા. આ પ્રમાણે પુરુષના પૂરા આયુષ્ય બરાબરના સમય અર્થાત 150 વર્ષ સુધી સારી રીતે યોગાભ્યાસ કરવાથી બ્રહ્માજીને જ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારે તેમણે પોતાના તે અધિષ્ઠાનને, કે જેને તેઓ પહેલા ખોળવા છતાંય જોવા પામ્યા ન હતા, તેને પોતાના જ અંતઃકરણમાં પ્રકાશિત થતું જોયું. તેમણે જોયું કે પ્રલયકાલીન જળમાં શેષજીના કમળનાળ સદૃશ ગોરા અને વિશાળ વિગ્રહની સૈયા પર પુરુષોત્તમ ભગવાન એકલા જ સૂતેલા છે. શેષજીની 10,000 ફણાઓ છત્રની જેમ ફેલાયેલી છે. તેમના મસ્તકો પર મુગટો શોભાયમાન છે. તેમનામાં જે મણિઓ જડેલા છે તેમની કાંતિથી ચારે તરફનો અંધકાર દૂર થઈ ગયો છે. તેઓ પોતાના શામળા શરીરની આભા તેજથી મરકતમણી પર્વતની શોભાને લજ્જિત કરી રહ્યા છે. તેમની કમર પરનો પીળો પટ પર્વતના ટોચના પ્રદેશમાં છવાયેલા સંધ્યાકાળના પીળા પીળા ચમકીલા મેઘોની આભાને ઝાંખી પાડી રહ્યો છે. માથા પરનો સુશોભિત સોનાનો મુગટ સુવર્ણમય શિખરોનો ગર્વ ગાળી રહ્યો છે. તેમની વનમાળા પર્વતના રત્નો જળધોધ, ઔષધિઓ અને પુષ્પોના સૌંદર્યને પરાજિત કરી રહી છે તથા તેમના ભુજદંડ, વેણુદંડને અને ચરણો વૃક્ષને તિરસ્કારી રહ્યા છે. તેમનો તે શ્રી વિગ્રહ પોતાના પરિમાણથી લંબાઈ પહોળાઈમાં ત્રિલોકીને સમાવી લઈ રહ્યો છે. તે પોતાની શોભાથી વિચિત્ર અને દિવ્ય વસ્ત્રાભૂષણોની શોભાને સુશોભિત કરનારો હોવા છતાં પણ પીતાંબર વગેરે યુક્ત પોતાની વેશભૂષાથી સુસજ્જિત છે. પોતપોતાની અભિલાષાની પૂર્તિ માટે ભિન્ન ભિન્ન માર્ગે પૂજા કરનારા ભક્તોને કૃપાપૂર્વક ભક્તની ઈચ્છાના કલ્પતરુ એવા ચરણકમળોનું દર્શન આપી રહ્યા છે કે જેમના સુંદર આંગળીઓના સમુદાય નખચંદ્રોની ચાંદનીથી નોખાનોખા સ્પષ્ટ ચમક્યા કરે છે. સુંદર નાક કૃપા વરસાવતા ભવા, કાનોમાં જળહળતા કુંડળોની શોભા, બિંબફળ જેવા લાલ લાલ હોઠોની કાંતિ અને લોક પીડાહારી સ્મિતથી યુક્ત મુખારવિંદથી તેઓ પોતાના ભક્તોનું સન્માન અભિનંદન કરી રહ્યા છે. હે વત્સ, તેમના નિતંબ પર કદંબ પુષ્પના કેસર જેવું પીળું વસ્ત્ર અને સ્વર્ણમય કટીમેખલા કંદોરો શોભી રહ્યા છે તથા વૃક્ષ સ્થળ પર અમૂલ્ય હારની અને સોનેરી રેખાવાળા શ્રીવત્સ ચિહ્નની અપૂર્વ શોભા દીપી રહી છે. તેઓ અપ્રગટ મૂળવાળા ચંદન વૃક્ષ જેવા છે. મહામોંઘા કેસર અને ઉત્તમોત્તમ મણીઓથી સુશોભિત તેમના વિશાળ ભુજદંડ જાણે કે તેની હજારો ડાળીઓ છે અને ચંદનના વૃક્ષોમાં જેમ મોટા મોટા સાપ લપાટાયેલા રહે છે તેવી જ રીતે તેમના ખભાઓ પર શેષજીની ફણાઓ લપેટી રહેલી છે. નાગરાજ અનંતના બાંધવ તે શ્રી નારાયણ એવા જણાય છે કે જાણે જળથી ઘેરાયેલો કોઈ પર્વતરાજ જ હોય. પર્વત પર જેમ અનેક જીવો રહે છે તેવી જ રીતે તેઓ સમસ્ત ચરાચરના આશ્રય છે. શેષજીની ફણાઓ પર જે હજારો મુગટ છે તે જાણે કે તે પર્વતના સુવર્ણમંડિત શિખરો જ છે તથા વૃક્ષ સ્થળ પર વિરાજેલો કોસ્તુભમણી જાણે કે તે પર્વતના ગર્ભમાંથી પ્રગટેલું રત્ન છે. પ્રભુના ગળામાં વેદરૂપી ભમરાઓથી ગુંજતી પોતાની કીર્તિમયી વનમાળા વિરાજી રહી છે. સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ વગેરે દેવતાઓની પણ ત્યાં સુધી પહોંચ નથી તથા ત્રણેય લોકમાં વિના અવરોધ વિચરણ કરનાર સુદર્શન ચક્ર વગેરે આયુધો પણ શ્રી પ્રભુજીની આજુબાજુ ઘૂમતા જ રહે છે. તેમના માટે પણ તેઓ અત્યંત દુર્લભ જ છે. તે સમયે વિશ્વરચનાની ઈચ્છાવાળા લોકવિધાતા બ્રહ્માજીએ ભગવાનના નાભિ સરોવરમાંથી પ્રગટેલું તે કમળ જળ, આકાશ, વાયુ અને નિજ શરીર કેવળ આ પાંચ જ વસ્તુઓ જોઈ, એ સિવાય અન્ય કશું તેમને દેખાયું નહીં. રજોગુણથી વ્યાપ્ત બ્રહ્માજી પ્રજાનું સર્જન કરવા ઈચ્છતા હતા. તેમણે જ્યારે સૃષ્ટિના કારણરૂપ માત્ર આ પાંચ જ વસ્તુઓ જોઈ ત્યારે તેઓ લોકરચના માટે ઉત્સુક હોવાને કારણે અચિંત્ય ગતિના શ્રી હરિમાં ચિત્ત પરોવીને તે પરમ પૂજનીય પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. ત્રીજા સ્કંદ અંતર્ગત 8મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.